મિત્રો, દરેક મોટી સફળતા પહેલાં એક શાંત વિચાર હોય છે. બહારથી સફળતા હંમેશા શોર કરતી દેખાય છે, એવોર્ડ રૂપે હોય, રેકગ્નિશન રૂપે હોય કે ગ્રોથ રૂપે, ગમે તે રૂપે હોય, પણ એની શરૂઆત અંદરથી થાય છે, શાંતિમાં થાય છે અને એક નાના વિચારથી થાય છે. જ્યારે દુનિયા અવાજ કરે છે ત્યારે જે માણસ પોતાની અંદરની શાંતિ સાંભળે છે એ જ કંઈક મોટું કરી શકે છે. એક આઈડિયા, એક વિઝન, હા હું કરી શકું છુંનો એક નાનો વિચાર બીજ પણ શાંત રીતે જ ઉગે છે, પણ એક દિવસ એ મોટું વૃક્ષ બની જાય છે. એવી જ રીતે આપણા મનમાં આવેલો એક શાંત વિચાર આપણી લાઈફ બદલી શકે છે. એટલે હંમેશા થોડો સમય એકલા બેસીને ચિંતન કરવું જોઈએ, પોતાના વિચારોને સાંભળવા જોઈએ. જે આઈડિયા પોતાને એક્સાઇટ કરે છે એને સિરિયસલી લઈ આગળ વધવું જોઈએ, કારણ કે સક્સેસ બહારથી નહીં, સક્સેસ અંદરના શાંત વિચારથી જન્મે છે. આજે જે કેવો વિચાર લઈએ, શું ખબર આવતીકાલે એ આપણી મોટી સફળતા બની શકે.